અને આ તો કેવું વ્યવહાર થોડું કામ તદ્દન નખાવવાનું. અમારો વ્યવહાર ક્યાંથી સારો ગણાય કે અમે જ્યારથી સંયમિત થયા છીએ ત્યારથી અમારો વ્યવહાર કહેવાય. સંયમ ના હોય તો વ્યવહાર જ ના ગણાય. સંયમ વગર વ્યવહાર ન ગણાય. જે સંયમી ને વ્યવહાર પૂરેપૂરો કહેવાય જ નહીં. દાદા એક બીજી માન્યતા એ છે કે 900 ભવ એમણે જોયા હતા, એ વાત સાચી? કપાળ દેવ ના ભવ માં આમ વાત સાંભળેલી છે. નવી વાત લાવી ભાઈ. તમે દાદા આવું જયારે બોલો ને તમે આ જયારે રહસ્યમય વાણી વાપરો ને ત્યારે એની સાથે સાથે પછી બીજી ઓલી એના ખુલાસા બધા કરતા જવા. હવે તમે સો વર્ષ ની વાત કરી ભાવ હોય કીડી મકોડા ના ભાવ ગણો છો. ભગવાન જાહેર કર્યા છે ને તો મોટા અવતાર. બીજા નાના હતા જાહેર નહીં કર્યા. વાત કરી હતી એક વખત કે જ્ઞાન એવું છે કે એની મેરેજ નિરંતર સહજ સહજ થતું જ જાય. નિરંતર જેમ જેમ વખત જાય ને એમ સહજતા ને પામતું જાય. કેવું સહજતા પામતું જાય ભાઈ. તમારે ફક્ત અમારી આજ્ઞા આરાધવા છે એવું નક્કી રાખવું. ના હરાય તો હરાય એની સવાલ નથી. મને તમારે નક્કી રાખવું કે આપણે આરાધવા આરાધ ચૂકવી નથી. પછી ચૂકી જાય તેના માટે તમે જો ગમદાર નહીં છે ને. પણ આપણું સુખ રહે છે મન તો ભાર ચડ્યું હોય તો એમાં આપડે સુખ જાય એ આધિ કહેવાય. વ્યાધી એટલે સારી પીડા થઈ હોય, બધે વાગી હોય, બધે માથું દુખતું હોય, દાંત દુખતા હોય, પણ પોતાનું સુખ જાય નહીં. બરોબર. એ વ્યાધિમાં ઉપાધિ બહારથી દેખાડો પડે, ગાળો ભરે, ગુરાણી વાળો આવે, ગુમા પડે, તો એ પણ આપણે સુખ જાય નહીં. બરોબર. એટલે આધી વ્યાધિ ઉપાધિમાં સુખ જાય નહીં. એને સમાધિ કહી છે બધા. શું કહ્યું છે? સમાધિ. એનું નામ જ સમાધિ. બાકી આ નાક દબાવીને કરે એ તો બધું હેન્ડલ ભાવીને શરીર ને કષ્ટ આપવું એવા ભાવ કરવા એ હટયોગ કહેવાય. શરીર એક વસ્તુ એક છે, બીજાને શરીર ની બધી હિંસા કરીએ છીએ તો શરીર ની હિંસા ના થાય. આ શરીર બીજું જ છે, બીજું જ છે. તમારું તમે મારું માની ને કરો પછી હિંસા થાય ને. જે વસ્તુ જુદી છે તમારું જ્ઞાન મળ્યા પછી જ્યાં સુધી કબીર ભી હતા ત્યાં સુધી તમારું હવે તમે સુધાર્થ માંગશો તો આ તમારું નહિ શું બરોબર આ એ શરીર નું એને ઉકેલ લાવી નાખો નિકાલ કરી નાખો ઉકેલ ના એવું આપણું વિજ્ઞાન કે છે જ્યાં સુધી પ્રવીણ ભી છું ત્યાં સુધી તમે આ દેહ હું પ્રવીણ ભી છું કહ્યું એટલે દેહ પોતાનો ધર્યો મને પોતાનું ધર્યું કપડાં હું પોતાનો ધર્યા અને પ્રવીણ ભી જેની જોડે પહેણ્યા તે સ્ત્રી આપણી ધરી છોકરા હોય તે ધર્યા આપણે એટલે બધું લાગે મમત તો આખા વર્લ્ડમાં ફેરાઈ ગયું સુધાર્થ ના એટલે મમત એવું નહીં ગયું અહંકાર નું મમત બધું એવું નહીં ગયું પછી રહ્યું ને આ બીજા જીવો નો ધર્મ જોડે હાથે બધી આપણી જોડે ધર્મ હાથે લાવે પાડે છે બરોબર આ જીવ કહેવાય આ જીવ ના કહેવાય જીવ જ પણ આ નિત્યતન ચેતન છે જય નિત્યતન ચેતન એટલે નિત્યાર્થ નું ચેતન છે અને કામ અભૂ થઈ જાય ડિસ્ચાર્જ તો થયા જ કરવાનું બ્રજ્ય ક્ષેત્ર કાળ ભાવ ના હિસાબે ડિસ્ચાર્જ થયા જ કરવાનું એ પછી એનો માલિક પોતે હોય કે એનો માલિક ને માલકી બનવું ના હોય તો થયા કરવા હવે અત્યારે તો કઈક આગળ વર્ષે એવો બહુ આનંદ વર્તો છે એ તો વર્તે જ પણ જયારે મુશ્કેલીઓ આવે ત્યારે આ જ્ઞાન હાજર રહે એવું છે તમે જો વધુ ના ઉઠાવ તો આ જ્ઞાન જ ઇસ્તર બધું કહી દેવું તમે જો હાલી જાઓ તો પછી શું થાય ખોલી જાય જ્ઞાન બહુ હાલી જાય કારણ કે પોતે શુદ્ધાત્મા શુદ્ધાત્મા તમે સર્વે થઈને હાલો ગભરાઈ જાઓ તો જ્ઞાન શુદ્ધાત્મા એ જ જ્ઞાન છે એકલા નહીં હાલી જાય ધીર સ્થિરતા પકડો એનો સ્વભાવ સ્થિર છે ગમે તે મુશ્કેલી આવી હોય તો સ્થિરતા પકડીને જુઓ સર દેખાશે બધું નિરાકરણ નિરંતર ચેતે ચેતે કરે કઈક દોસ્તા એક કરતી છે દોસ્તા એક કરતી છે ચેતે નહીં હા ચેતવી દે હે ચેતવી દે છે દાદા એમને બહુ એવું પહેલેથી જ એવું રસ્તે ચાલતા કોઈ ઓલા હોય ને એ રોગી હોય તો એનું અહિયાં બધું સાફ કરવામાં એને જરાય નાનપ નો લાગે તમારું જાગૃતિ ના હોય તો નોર્મલ એકદમ વધી જાય કામમાં લાગે ને બધું પ્રમાણ સંસારી ખાતા હારી રે જ્ઞાન આવે તો દોડ કરે સંસાર માં ખાતા હારી બધું વધારે પડતું નુકસાન થયું એક આપવા એટલો જ વધારે પડતો થાય તો વાંધો નહીં અપમાન લક્ષ નિરંતર છે વ્યવસ્થિત ચલાવશે ને બધું છે ને આપડે ના જઈએ તો આપડે આપડે જાતે ના જઈએ ઘરે જાય તો વ્યવસ્થિત ચલાવશે ને નહી જશું તો શું થશે મોડા પડે આમ પછી ડકો કરે ડકો ડકો એટલે નુકસાન કરે આ ધંધા કરો ધંધા માં મુશ્કેલીઓ આવે એ બધું આવે તે વખતે જ આપણું જ્ઞાન હાજર રહે એ જ્ઞાન જ એનું જ્ઞાન કહેવાય અને ક્રમિક માર્ગ માં મુશ્કેલી ધંધો ના હોય તો કોઈ સંકેત થાય બધું બંધ થઈ જવું ધંધા દોરી તોફાન ના હોય તો આગળ સંકેત થાય જવું એ તો આગળ જ્ઞાની પુરુષ હોય છે સંકેત નો દાતા તો જોઈએ ને ના હોય તો પછી નહીં અંદર રખડી મળવાનું છે સંકેત કોઈ વસ્તુ નથી જે દ્રષ્ટિ તમને દુઃખ લાગે છે એ દ્રષ્ટિ માં દુઃખ છે એવું જેને દેખાય જગત જ્યાં શું દુઃખ જોઈએ છે ત્યાં આગળ સંકેત શું જોઈ છે દ્રષ્ટિ જ છે સુખ વાતો જ નથી બહાર આ તો કલ્પના જ છે ક્યારે પાર આવે એમાં લખ્યું છે કે આરંભ પરિગ્રહ કરી દેજે નથી જ્ઞાન ઉત્પન્ન થાય છે આરંભ અને પરિગ્રહ દે કરી દેજે ત્યારે નથી જ્ઞાન ઉત્પન્ન થાય પછી એથી આરંભ પરિગ્રહ વધારે ઉત્પન્ન કરીએ ત્યારે વરિષ્ઠ જ્ઞાન ઉત્પન્ન થાય એમ કરતા કરતા ક્યારે કેવળ જ્ઞાન ની વાત ક્યારે આવે જ્ઞાન ની વાત ક્યારે આવે આરંભ પરિગ્રહ તો અહીંથી એ આવી બેઠા નથી ઉઠે આરંભ કે છે શું કહે છે બેઠે એના કોઈ ઉઠુલા પણ ઠંડા જવું પડે બાથરૂમમાં જવું પડે ઉઠું ના પડે લગ્ના તે આરંભ પરિગ્રહ નહીં ચાલે આરંપરિક છોડ્યા સિવાય કોઈ જ્ઞાન ઉત્પન્ન ના થાય છે આત્મા સંકિત ભગવાને કહ્યું સાચું કરું પણ ભગવાન ને વાત લોકો સમજાવું નથી તમારા હરીબ ને પરિગ્રહ દેવ સુધી ગયા જય સચિદાન જય સચિદાન હે તમે સાહેબ મારા આરંભ પરિગ્રહ કેટલા છૂટ્યા છે ત્યાં કશું છૂટ્યું નથી તમારું તાકે દીક્ષા લઉં તો તાકે થોડાક છૂટ્યા કહેવાય. આ તો આખા આરંભ પરિગ્રહ થઈ ગયો ભગવાન ની ભાષામાં. આરંભ પરિગ્રહ બધું ત્યાં આગળ તો આત્મા જ પ્રાપ્ત ના થાય. આરંભ પરિગ્રહ નો અર્થ શું છે એ ભગવાન જાણે અને જાણકાર જાણે. બાકી લોક તો આમ દુખાયા કરે છે, કઈ બિનમત કર્યા કરે છે. આત્માનું લક્ષ્ય ક્રમિક માર્ગ માં કેટલો પ્રયત્ન કરે તારે ખ્યાલ આવે. લક્ષ તો બે જ નહીં, લક્ષમાં રાખ્યા કરે. શું કરે? એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોય ને, ધંધા ને બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે. આવા ગુમારો છે એને પ્રતિ તાર બે તારે આવું લક્ષમાં રહી રહી છે. એના ગુણ પર પ્રતિ બેસે લાગે. આ તો આત્મા અનુભવ કહેવાય, કારણ કે સહજ થાય એમનો અનુભવ કહેવાય. એની મેરે પ્રાપ્ત થાય સહજ એમનામાં અનુભવ કહેવાય. અને પ્રયત્ન કરવો પડે એનું નામ અનુભવ નહીં. બરોબર ને? પ્રતિ એ બધું કરવું પડે. બરોબર, પ્રતિમાં પ્રયત્ન કરવો પડે. આપડે કોણ કોણ પૂછે કે તમે આત્મા પ્રાપ્ત થયો છે? બરોબર નહીં એવું કે શું? બરોબર નહીં એવું કે બરોબર કે પૂછે કઈ છે જવાબ દે તાર દે ને કઈ શું થાય? આ બધું પૂછે તું જવાબ શું આવે? અનુભવ થયો છે એ થયો એવું કહો એટલે બધું પૂછે ભાઈ. વર્ણન આપી શકે આખા બ્રહ્માંડ તમારા અનુભવ તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી. પણ સહજ પ્રાપ્ત થયેલો છે ને એટલે તમને આ અત્યારે તમારા એમાં લાભ થાય. પણ જે પ્રગતિ માનશે ને જેમ એ થશે જેમ જેમ જાગૃતિ ત્યાર પછી વાત પસંદ થઈ પડે. પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે. કેવું સમજી લેવું? અહીં કરવાનું નહીં, સમજવાનું. સમજ સમજ સમજી સમજીને જ કાપ લેવાનું. કરવાનું કશું નહીં. ખુદને તો તમે જાણ્યો કે ખુદ કોણ છે? હું શુદ્ધાત્મા છું. તો ખુદને જાણે ખુદા ખુદા કહેવાય. પણ જો તમે ખુદા કહો તો મુસલમાન પૂછે કે એ ક્યાં છે? એ ક્યાં સંબંધ થઈ જાય. જ્ઞાની પુરુષો બધા જવાબ આપી છે, ગમે તે પૂછે. કુરાનું પૂછે, બીજું પૂછે, જવાબ આપે. તમારે ના આપે ને તમારે મૌન કરવું પડે. મૌન કરવું પડે ને એટલો જવાબ આપે. જો તમારે કેવું હોય તો એક્ઝેક્ટ કેવું હોય તો નહીં, તો એમ કેવું કે અમારા દાદાની પ્રસાદી છે મારી પાસે. પણ અમને અનુભવ છે, બીજું કશું હું જાણતા. પ્રસાદી છે કે અમને અનુભવ છે, અમારે રાત દિવસ નો અનુભવ છે કે વસ્તુ અમારી અનુભવ નથી એમ કહી શકાય. બીજું પૂછતો હોય મારી પાસે નહીં કામ ચાલે તો હા હો ભાઈ. કંટાળો આવે. તમારે કેવી દ્રષ્ટિએ રહેવું પડે? દેશો ઘણા દેખાય, પૂરો થાય છે એમ માટે કોઈ લેતું નથી, તો ભૂરો થાય એનો દંડ નથી, ભૂરો દેખાય છે એનો એનો ઇનામ મળે છે. કોઈને ભૂરો ના દેખાય, બધા આમાં આચાર્ય ભાવશે, બધા બેઠા છે, ટપાવલીના ભક્તો હોય, પોતાની ભૂરો કોઈ ના દેખાય. જય શ્રી આત્મ પ્રાપ્ત થયા પછી ભૂલો દેખાય, શું થાય? નિષ્પક્ષ પ્રાપ્તિ થાય. અને વ્રત લીધો ત્યાર પછી ચમત્કાર થયો, પછી બહુ સુંદર થયો અમારે. એનું કારણ છે કે ક્યાંથી સુખ આવે ત્યારે ભાવ નથી થતો, અને આ સુખ જયારે વ્રત લીધા પછી સુખ આવે છે ને, પછી છતાં મનમાં વિષયના વિચાર જ બંધ થઈ જાય, વિષય ભાવ વિચાર જ બંધ થઈ જાય, વિષય ગમે નહીં, ગમતા બે થઈ જાય. માણસ ને સુખ જ જોઈએ છે, શું જોઈએ છે? એ સુખ મળતું હોય તો બીજું કશું કહેવાનું ગાણીજન કાદવમાં આપવા તૈયાર નથી, પણ આ બહાર કાપ લાગે છે એટલે કાદવ માં ચાલે છે, ઠંડક લાગે છે. તમને થોડો અનુભવ થી સમજાયું કે આ જ્ઞાન વિષય સિવાય બહુ સુંદર સુખ રહે છે, એટલે પછી તમે વિષયો ગમતા પણ થઈ જાય. આ જ્ઞાન એવું છે કે બધા વિષયો અને મારા આપોઆપ છૂટી જાય, ખરી પડે બધા, પણ અનુભવ કરી કરીને એ કરો તારે. સુખ જ ખોવાય છે, સુખ મળી ગયું તો કશું રહ્યું નથી. વિષય તો બહુ બળતરા હોય, કશું જ્ઞાન ના હોય, બળતરા હોય, સંકેત ના હોય, શું તારે વિષયમાં બળતરા વાળામાં હાથ ચાલે? વિષયમાં તો આપણે જ ગ્રહણ ચાલે, છતાં ગાળવાની ઈચ્છા ના હોય છતાં ગાળવું પડે એવું જગત છે, કારણ કે ડિસ્ચાર્જ કરતો કેવું છે. પણ તે માણસ માગતા વાળાને પૈસા આપે છે એ કઈ બહુ રાજી ખુશી થઈને આપે છે? કોઈ માગતા હોય તેને પૈસા આપે બહુ રાજી ખુશી થઈને આપે છે? શોખ નો વિષય નથી, માગતા વાળો આવ્યો ને એને પૈસા આપીએ, શોખ નો વિષય નથી. સચિદાન છે કહી રહ્યા છે. ચાલો તારે પદ બોલાવો તારે મને આવું કે તે મજબૂત રાખો ધ્યાન રાખો નહીં તો એ નિર્માણ જ ભોગવવું પડે છે આપડે આ તો વચ્ચે મેં આ લખડું કાઢ્યું વર્ધી ઉડતું લખડું નહીં તો નિર્માણ જ આવે છે ચોપડી માંથી અનુભવ જ્ઞાન થાય વૈરાગ આવે ચોપડી માંથી કે વૈરાગ તો પસ્તાવો થાય તારે જય સચિદાનંદ ચાલો પણ બોલાવો સાધન નથી બરોબર સાધન છે પણ તમને અભ્યાસ નથી એવો એટલા માટે પહેલો અભ્યાસ કરવા માટે આ પદ ગાઓ તે કડે જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ પણ હોય શકે શુદ્ધ પણ તમે બે ત્રણ કલાક ગયા એટલે બધું શુદ્ધ પણ એમ કરતા કરતા સિદ્ધ ની શક્તિ વધી જાય આ પદ એવા છે કે આ પદ કવિરાજે બનાવેલા નથી પ્રેરણા નથી આપી ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી રહ્યા છે એક પદ બનાવવું મુશ્કેલ હા હજારો પદ બનાવ્યા છે એમાં એક પદ બનાવવું અતિ અતિ મુશ્કેલ અને તે પદ હજારો એનું મળે નીકળ્યા એની પાસે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી જાય એટલે નિરંતર કેટલાક પદો નો રંગ રાખ ઘી લેવો અને પછી આપણે રાખથી મન વચન કાયા એકતા થાય શું થાય એકતા થઈ જાય મન વચન કાયા એ પદો જેવા છે એ બહુ સુંદર વસ્તુ છે જ્ઞાતા દ્રષ્ટા રહેવા માટે બહુ સારામાં સારી વસ્તુ બરોબર પેલો અભ્યાસ કરવા માટે એટલો અભ્યાસ કરવાની જરૂર છે જયારે નવરાશ હોય ને તો બબે ત્રણ ત્રણ કલાક રાતે ઉના આવે બબે કલાક એથી બધો ક્યાં ક્યાં કરીએ છીએ ખ્યાલ છે તમારું જ્ઞાન નીકળ્યું તેની જોડે આ નીકળ્યું છે અજાયબી છે ને પદ બહુ અજાયબી વાળા છે જયારે એના કદરદાર નીકળશે ને જયારે કદર વાળા ત્યારે પેપરોમાં આવશે કે આ એક એક પદ અજાયબી છે અને તેમાં આખું બધા શાસ્ત્રો નું મય એ આવી ગયું છે સાર બધો આવી ગયો કઈ રાત ભારે નીકળ્યું છે કઈ મોટા મોટા નિમિત્ત બની ગયા છો અંતે ઝાડ નીચે બેસીને નથી કરેલા લખેલા ના દારૂ પીર નથી કરેલા ઝાડ નીચે બેસીને નથી કરેલા ક્યાં એ સચિવ એમના તો ખાધા પછી ઉઠ્યા પછી લખી એમ કરી લાઈનો ખાય બીજું કોઈ પણ વાંચો જ્ઞાતા દ્રષ્ટા નહીં રહી શકો, કોઈ પણ શાસ્ત્ર વાંચશો તો જ્ઞાતા દ્રષ્ટા તમે રહી શકો નહીં, અને આ પદો વાંચશો તેને અમે ગેરંટી આપીએ છીએ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. તેથી પદો નો અમે બહુ જોર આપીએ છીએ ને, એ પદો બહુ સમજો, એ અલૌકિક વસ્તુ છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ પર એવિડન્સ છે. એક પદ બનાવવું મુશ્કેલ છે, એક પદ એ તમને સમજાય છે અત્યાર સુધી બધા પદ જોઈ લો તેના આધારે. હા દાદા, હે મેં ઘણી વાર કવિરાજ ને કહ્યું કે આવું સરસ પદ બનાવ્યું, અને આકૃતિ વિજ્ઞાન જોડે આ નીકળ્યું. એ અત્યારે લોકો ને હજી સમજ માં બેસીએ તારે લોકો ને ઘેર માં નથી બેસતી. એક બહુ ડેવલપ થયેલા હતા આપડા બ્રાહ્મણ હતા, બધા શાસ્ત્ર માં પારંગત થયેલા, પછી પાછું થિયોસોફી માં પારંગત થયેલા. એ આયા હતા બે ચાર પાંદડા પર, પેલા મહેતા સાહેબ કહી લાયા હતા. મહેતા સાહેબ છ મહિના કે કે કરતા હતા કે આ અક્રમ વિજ્ઞાન છે જાણવા જેવું છે, અક્રમ વિજ્ઞાન છે જાણવા જેવું. પણ પેલા એમનામાં તો મનોયાન પેસી ગયું કે અક્રમ વિજ્ઞાન હોવું જ ના જોઈએ, કે ક્રમ જ હોવો જોઈએ. સૂર્ય ચંદ્ર બધા ક્રમથી ઉભે છે, આપને છે તો ધર્મે ક્રમથી જોઈએ. એટલે છ મહિના સુધી આવ્યા ને પછી એક દાડો આવ્યા, આવ્યા પછી મને કહે છે આ અક્રમ વિજ્ઞાન તમે કેમ કાઢ્યું, કે છે તમારે શી ઈચ્છા ને ક્રમિક માર્ગ હોવો જોઈએ, તમે કેમ તમને ક્રમિક ઉપર આટલો બધો રાગ છે. કારણ કે સૂર્ય ચંદ્ર બધા ક્રમથી જ છે ને, બધું ક્રમ વિગત તો પછી ચાલે જ નહીં. એટલે મેં એને કહ્યું મેં ક્રમિક માર્ગ એટલે મતભેદ નું સંગ્રહ સ્થાન. શું કહ્યું? જૈનો ના પાસે એકલા નો ક્રમિક માર્ગ એટલો નથી, એમાં સ્થાનક વાસી નો ક્રમિક માર્ગ, પેગમ્બરી નો, શેતમ્બરી નો ક્રમિક માર્ગ, આખું મતભેદ નું સંગ્રહ સ્થાન છે. મેં એમને કહ્યું મેં તમારું થિયોસોફી મતભેદ નું ના, અમે મતભેદ આવીએ જો તમે જે થિયોસોફી જાઓ છો એ થિયોસોફી છે તે અક્રમ નું બિગિનિંગ છે. શું છે? હા, એ અક્રમ વિજ્ઞાન ની બિગિનિંગ છે. એ બધાના વિચારો જેમાં જેના સારા વિચારો હોય તે ગ્રહણ કરવા, અને મતભેદ ને તમે ચાલો ભાઈ ઘણું પૂછી નાખ્યું. પછી એમને એમ કહ્યું કે આપ એક વખત અમારે ત્યાં પધારશો અમારી સોસાયટીમાં, શ્રીમતી બધા સાંભળવાની ઈચ્છા બહુ આવી ભાવના થાય છે. આ તો બધાને જ કામ લાગે ને, ક્રમિક માર્ગ તો કોઈને કામ ના લાગે, અને એના થોડા વાર એમ લાગે એ પાછા એ દોહા દોષી નું કામ ના લાગે. અરે કઈ છોકરાઓને બધાને કામ ના લાગે, ભણેલા હોય ને ત્યાં દર કહે અને તેમને જ કામ લાગે. સ્ત્રીઓને તો સમજણ પડે નહીં, અને આપણું અગ્રજ્ઞાન તો આવડા છોકરા સમજ પડે છે. એ વિધિઓ કરે જ નહીં કરતા, કરે છે ને? મારું નથી કે શું કે છે, ધર્મી વેશ ની જાત નહીં કે છે, બોર્ડ જ માર્યું નથી કે અમે લગવું લુગડ છે, કૃતજ્ઞાન દેશ ના, ધર્મી વેશ જાત ના, સમજે ને? તીર્થંકર નૂર, એનો અર્થ તો બરોબર સમજાય છે. ધર્મી વેશ જાત ના જોઈને ખબર ના પડે. હા જો કૃતજ્ઞ જ્ઞાન હોય તો ધર્મી વેશ હોય ત્યાં કહે છે અહીં એ જાત છે નહીં, એ વેશ બેસ છે નહીં. પછી આગળ વાત લિંગ એટલે શું, લિંગ નો અર્થ શું? લિંગ લિંગ લિંગ લિંગ કઈ લખી છે? આત્મા સિવાય બધું લિંગ કહેવાય. આપણા આત્મા સિવાય બધું લિંગ કહેવાય. બરોબર ને? આ લિંગ દેહ કહેવાય છે. કેવું? હા એટલે પછી એને એ બધું જ લિંગ કહેવાય. આત્મા સિવાય ભૂતગલ એને લિંગ કહે છે. કેવું? એ સ્ત્રીલિંગ પુરુષ લિંગ અન્નપુષ લિંગ ત્રણ જાતના લિંગ પાછા. કેવું? અમુક ઠેકાણે એનો કપડા એવો પણ અર્થ કરે છે. અમુક ઠેકાણે કપડા એવો પણ અર્થ કરે છે. અમુક ઠેકાણે કપડા એવો એનો અર્થ કરે છે. કપડા ને લિંગ વેશ કહેવાય. કેવું? અગર વેશ લિંગ કહે તમે ગણ ની, પણ લિંગ ઉપર થી આ બધું સ્ત્રીલિંગ પુરુષ લિંગ તને નપુસિક લિંગ ત્રણ લિંગ લિંગ ની ત્રણ જાત્યો. હવે ગણ એટલે આ લિંગ ઉપર થી આ બધું આને લિંગ કહેવાય છે. પછી લિંગ ઉપર તો બધું બહુ આગળ જુદું જુદું લઈ ગયા. તો મૂળ લિંગ આને કહેવાય આત્મા સિવાય ના બધા ભાર ને. આ લિંગજન્ય જ્ઞાન નહીં ખરે લખી દે કે જો બરોબર હોય લિંગજન્ય જ્ઞાન એવું કૃપાદેવ લખ્યું છે. એમના એમના મરવા સંબંધમાં પેલા મીઠાભીના મીઠાભી અમુક દિવસે લિંગજન્ય જ્ઞાન એ હોય તો તો અમુક દિવસે દિવસે એ થશે એને બધે રાત પણ થયું. અગર રાતને બધે દિવસ થઈ એટલો ફેર પડે તો લિંગ દેહ જન્ય. શું કહ્યું? પછી લિંગ નો અર્થ તો આ કપડા પહેરે તે લિંગ કહેવાય. બધું લિંગ જ કહેવાય. મૂર્તિ ને લિંગ કહે છે ગણો તો મૂર્તિ ને લિંગ કહે છે. મૂર્તિ ને મૂર્તિ ને લિંગ કહે છે. વધારે લિંગ જ કહેવાય. પણ આ બધું જે પૂજલ ભાવ છે એ બધો લિંગ કહેવાય. સ્થાનક કયા છે ને? સ્થાનક કયા છે ને? એટલે પંચમ સ્થાનક માં આ બે છે. પંચમ સ્થાનક માં હોય અને મેં વર્ષના છઠ્ઠા સ્થાનક ફૂલ ફૂલ હવે 2000 છઠ્ઠા માં આવી જશે ને પૂર્ણા હોય કેવાય. વ્યવહાર છઠ્ઠા માં આવશે. મેં વર્ષના છઠ્ઠા માં છે અને પાંચમા વર્ષના પણ પાંચમા માં છે. વર્ષના પંચમ સ્થાનક એટલે વર્ષના પાંચમા સ્થાનક ની છે. અને છઠ્ઠા ભાવ છે ત્યારે છઠ્ઠા ની વર્ષના ઉત્પન્ન થાય તો બહાર હોવ વિતરાકતા હોય. આ બે ને બે ને બધામાં વિતરાકતા હોય. સમજાય ને? સમજાય છે ને? એટલે આ પાંચમા સ્થાનક છઠ્ઠે સ્થાનક ભેદ પાડે છે. એક સ્થાનક આગળ હોય અંદર નું, અંદર નું એક સ્થાનક આગળ હોય. અંદર નું એક સ્થાનક આગળ હોય. અને અહીંયા કહ્યું છે સુખિયા આબુદ મારા દાદા ભગવાન. એમ કેમ કહ્યું છે સુખિયા આબુદ મારા દાદા ભગવાન? મારા દાદા ભગવાન એટલે પોતે એકલા લખ્યું. એ એમ જ જાણ છું મારા એકલા ના છે દાદા ભગવાન. એવી રીતે લખી અબુદ માટે પૂછે છે. કોઈને એમ લાગે કે અભૂત કહે છે એટલે દાદા ને કઈ ગાળ તો નથી આપતા એવું લાગે. મારા જો અજ્ઞા છે એમ મને કે દાદા જાણે છે ને અભૂત કેમ કેવા માં આવ્યો છે કે અભૂત થયા પછી સર જ્ઞાન આવે છે એવું તો નથી ને. મતલબ હંમેશા જે બુદ્ધિ હોય વ્યવહારિક અહંકાર હોય, બુદ્ધિ હોય ત્યાં વ્યવહારિક અહંકાર હોય, જ્ઞાન હોય તો જ્ઞાની હોય તો બુદ્ધિ ના હોય તો વ્યવહારિક અહંકાર ના હોય. તો પછી બુદ્ધિ હારી કે બુદ્ધિ નહીં હારી? બુદ્ધિ તો કામ ની જ નહીં ને, બુદ્ધિ તો મોક્ષે જો બુદ્ધિ કામ ની નહીં. હા એ તો સંસાર ભાવ ઉત્પન્ન કરાવે છે, એ તો સંસારમાં રજરપાટ કરાવનાર. અને બુદ્ધિ નો સ્વભાવ શું છે? જ્યાં જાય તો ગાડી માં જાય તો નફો ખોટ દેખાડે, શું કરે નફો ખોટ બતાવે, એનો સ્વભાવ શું? એ તો જ્ઞાને કીધું છે દાદા તમે આપું છું, જ્ઞાની ની આજ્ઞા માં જ વિતરાગ સમાયેલો છે. આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી. જ્ઞાની ની આજ્ઞા જે પાડતો નથી તે મોક્ષે જવાના લાયક નથી. શું કહ્યું? જયારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાડી શકે, કારણ નહી તો સ્વચ્છંદ ઉભા થાય. પોતાનો છંદ ઉભો થાય, જે આજ્ઞા ના હોય પોતાનો છંદ ઉભો થાય. એથી કૃપાદેવ કહે ને કે રોકે જી રસંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાકી જીવ રીતે. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વસંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય જ્ઞાની પુરુષ ની પાસે એની આજ્ઞા નો આયોજન કરવું, એ ઉપાય. બીજો ઉપાય અને અમારી આજ્ઞા કઈ કોઈ નુકસાનકારક છે નથી માણસ રડે ને એ બુદ્ધિપૂર્વક રડે. અને જ્ઞાની પુરુષ રડે તે બુદ્ધિ બુદ્ધિપૂર્વક નું નહીં, અબુદ્ધ ભાવે રડે. જ્ઞાની પુરુષ અને બાળક બે સરખા કહેવાય છે. બાળક ને ફક્ત ઉત્તર સૂર્ય છે અને જ્ઞાની પુરુષ ના અસંતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ જાગ્રત નથી થયેલો. કેવું જાગ્રત નથી? અને અમે અહંકાર શૂન્ય છે, એ અહંકાર શૂન્ય છે પણ અમને જાગ્રત થવાનો બાકી છે. અમને જાગ્રત થવાનો નથી, અને અસંતો છે. શું છે? અસંતો. બુદ્ધિ તો સંસારમાં નફો અને ખોટ બે દેખાડે. તમે બધા દેખાડ ને બરોબર ડગલે ને પગલે પેલા બતાવતી હવે નહી. અહિયાં તો નફો દેખાતો જ નહીં દાદા. મને તો મને તો બધું નુકસાન છે, નફો દેખાતો જ નથી. નફો દેખાતો તો જયારે અજ્ઞાનતા હતી ત્યારે નફો દેખાતો જ નહીં. નફો તો નુકસાન નહીં પણ ત્યારે તો પાપ જ બંધાય. બુદ્ધિ વાપરતા બધે જ પાપ બને. તો પછી દાદા ચોવીસે કલાક તમારું નામ લઈને બધા કરે તો પાપ નહીં બંધાય અમને? એક જ જમ માળા બેસી જાય, જૂની તમારા નામની જગાવી દઈએ. બીજું શું કરવાનું? બીજું શું કરવાનું? દાદાનું નામ દેવું એ પોતાના શુદ્ધાત્મા નામ દીધા બરોબર છે. આ પદો ગાય ને તે પોતાના શુદ્ધાત્માનું કીર્તન ગાય છે એના જેવું છે. શું છે? પોતાનું છે. આ પોતાનું જ બધું જ, અહીં બધું પોતાનું છે. હા આરતી પણ તમારી છે ને, તમે તમારી આરતી ઉતારો છો. શું થાય છે? પોતે પોતાની આરતી ઉતારે છે. અહીં તો કોઈ કશું અમારું કશું નહીં, તમે તમારા. એટલે બધું પોતે પોતાનું છે. અહીં તો જેને જેવું કરતા આવડ્યું છે, એડજસ્ટ કરતા આવડ્યું છે. દાદા તમારે શીખવાડવું છે ને એન્ડર ફેરવવાનું ભાવ, પરમાનંદ ભાવ. એ ભાવો બધા જે છે આત્માના, એ તો આત્માના ભાવો છે. અને બીજા જે ભાવો ઉત્પન્ન થાય છે એ મન વચન કાયાના ભાવો છે. કેવા છે? મન વચન કાયાના. મન વચન કાયાના ભાવો એના આપણે સાંભળીએ, એનું કહેલું સાંભળીએ તો માથો ફોડાઈ ના ખવડાય. શું થાય? તમારે આવે છે નહીં મન વચન કાયાના ભાવો? જોયા જ કરવાનું દાદા, બુદ્ધિ નો ભાવ આવે. પાછો શું બુદ્ધિ આમ કે પાછી આમ કરો ને આમ કરો ને પેલે જો કરીને જાઓ ને હેડો તો જગ્યા મળશે કે.